గజగోవిందం గజగోవిందం గోవిందం భజ మూఢమతే ప్రాప్తే సన్నిహితే మరణే నహి నహి రక్షతి గజగోవిందం గజగోవిందం గోవిందం భజ మూఢమతే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిరమోహత్వం నిరమోహత్వే నిశ్చలచిత్తం నిశ్చలచిత్తే జీవనముక్తి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శ్లోక్ చాలే చే సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగ కరవాథి అసంగత ఆవె చ అనాసక్తి ఆవె చ. અને જ્યારે જીવનમાં અનાશક્તિ આવે ત્યારે નિર્મોહીપણું આવે. નિર્મોહીપણું આવે એટલે ચિત્ત નિશ્ચલ અચલ થાય, સ્થિત પ્રજ્ઞા થાય. અને જ્યારે પ્રજ્ઞા સ્થિર થાય ત્યારે જીવન મુક્તિ, જીવતા જ મુક્તિનો અનુભવ. આ બધો પ્રતાપ સત્સંગનો છે. એવો જે મહિમાવંત સત્સંગ એ શું એ આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. આપણા સૌના મનમાં એક રૂઢ થઈ ગયું છે કે સત્સંગ એટલે કાં તો કથા વાર્તા સાંભળવી અને કાં તો કોઈ સાધુની પાસે થોડી વાર બેસી આવવું. પણ એટલો જ સત્સંગનો અર્થ શાસ્ત્રોમાં નથી. સત્સંગ એટલે જેમાં પાંચ શરત પૂરી કરીએ તો સત્સંગ છે. પાંચ કઈ? શ્રવણ, સહવાસ, સેવા, સ્નેહ અને સમર્પણ. શ્રવણ, સહવાસ, સેવા, સ્નેહ અને સમર્પણ પાંચ જ્યારે સંત સાથે, સાધુ પુરુષો સાથે, ભગવાનના એવા એકાંતિક ભક્ત સાથે આપણે જોડીએ ત્યારે સત્સંગ થયો કહેવાય. આમાંથી એક પણ ઓછી હોય તો હજી સત્સંગ પૂરેપૂરો નથી. ત્યારે જે કેવળ શ્રવણ કરીને અટકી જાય તો ઘણું બધું કાચું. તમે કોઈ પણ દર્દ થયું હોય અને એનો પૂરો કોર્સ એન્ટીબાયોટિક્સ હોય એનો ન કરો તો એટલો ફાયદો ન થાય. રાજરોગ હોય, ગંભીર રોગ હોય તો દવાનો પૂરો કોર્સ કરવો પડે. હા, થોડું શરદી માથું દુખી ગયું હોય ને એકાદ ટીકડી લઈ લો પૂરું થઈ જાય, પણ ચીકણો રોગ કાઢવો હોય તો પૂરો કોર્સ કરવો પડે. એમ જન્મ મરણ, ગર્ભવાસ, લક્ષ 84 એના જેવો કોઈ ચીકણો રોગ નહીં. એ જ્યારે કાઢવો હોય ત્યારે આ પાંચ ટેબ્લેટનો પૂરો કોર્સ કરવો પડે. તો શ્રવણ વિશે સાંભળ્યું, સહવાસ વિશે સાંભળ્યું, સેવા વિશે સાંભળ્યું, હવે આજે થોડું સ્નેહ વિશે. સાધુ સંતોમાં સ્નેહ, સ્નેહ તો શ્રવણમાં પણ જોઈએ, હેત વગર આપણે કોઈને સાંભળીએ, વક્તામાં સહેજ પણ હેત ન હોય અને સાંભળીએ તો કોઈ અસર નહીં થાય. કદાચ થોડી માહિતી મળશે, બે દ્રષ્ટાંતો મળશે, ઇન્ફોર્મેશન જેને કહે છે, પણ નોલેજ કે વિઝડમ નહીં આવે. જ્યારે કોઈને હેતથી સાંભળીએ ત્યારે એ શ્રવણ દિવ્ય ઔષધિ બની જાય. કોઈ પણને આપણે સાંભળતા હોઈએ ત્યારે સ્વાભાવિક હેત હોય તો અસર થાય. સહવાસ એટલે બીજું સાથે રહેવું, કોઈની સાથે હેત વગર પણ રહી શકાય અને હેત સાથે પણ રહી શકાય. જેમ શ્રવણ હેત વગર પણ થાય અને હેત સહિત પણ શ્રવણ થાય. વક્તા પ્રત્યે નફરત ભરી હોય તો સાંભળી તો શકાય ને, ઘણા આવતા હોય, ચલો જોવા તો જઈએ, એ વળી શું નવીન કહી દે છે અથવા તો શું બધાને ઉઠા ભણાવે છે. તો હેત વગર સાંભળી પણ શકાય, હેત સાથે પણ સાંભળી શકાય, હેત સાથે પણ સાથે એટલે કે સહવાસ કરી શકાય અને હેત વગર પણ સહવાસ થઈ શકે. સેવા પણ હેત વગર પણ થઈ શકે, કોરા સૂકા લુખા મનથી, મજબૂરી હોય, ઘણા કારણો હોય, અને હેતપૂર્વક સેવા થતી હોય તો એ સેવા પરમ ઔષધ થઈ જાય. સ્નેહ બધામાં જોઈએ. આમે સત્સંગનો અર્થ સ્નેહ જ છે. સંસ્કૃતની અંદર સંગ શબ્દનો અર્થ આસક્તિ, હેત. સત્પુરુષોમાં આસક્તિ હેત એનું નામ જ સત્સંગ. આ મૂળ સંસ્કૃત અર્થ. સત્સંગત્વે નિસંગત્વમ, એમાં સંગ એટલે શું છે? આસક્તિ છે. નિસંગતા એટલે અનાસક્તિ. સંસ્કૃત ભાષામાં સંગ એટલે આસક્તિ, હેત. એટલે સત્સંગનો અર્થ શું થયો? સત્પુરુષોમાં હેત, સ્નેહ. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, વાતો તો આપણે વાંચતા હોઈએ પણ અટકતા નથી હોતા, સ્વામીએ સત્સંગનો અર્થ કહ્યો. સત્સંગ એટલે શું? તો કે સાધુમાં હેત, આત્મબુદ્ધિ એ જ સત્સંગ. સાધુ સંતોમાં, સાધુ સંતો શબ્દ આવે એટલે કોઈ ભગવા કપડા એવું છે નહીં, દોડે કપડે કોઈ સત્પુરુષ સાધુ પુરુષ હોય, એમાં હેત એ જ સત્સંગ. ઘણા એકબીજાને આમ બથમાં ઘાલીને મળતા હોય પણ અંદરથી તો અંતરથી લાખો ગાઉં છેટા હોય. રાજકારણીઓ સ્ટેજ ઉપર વિરોધી પક્ષના હોય તોય પણ અંદરથી તો ઘણા દૂર હોય. એમ નિકટ અંતરનું હેત એ જ સત્સંગ. કોઈ અંતરાય ન રહે એવું હેત ગુણાતીતાનંદ સ્વામીએ એક જ વાક્યમાં, બસ સાધુઓમાં આત્મબુદ્ધિ. આત્મબુદ્ધિ એટલે પોતાના દેહમાં અને પોતાના દેહના સંબંધી એમાં જેવી મારાપણાની બુદ્ધિ છે એ આત્મબુદ્ધિ કહેવાય. સામે જેમાં આત્મબુદ્ધિ કે હેત છે તો એના દુઃખે દુઃખી થાય ને એના સુખે સુખી થાય, એનું નામ હેત કહેવાય. એવું હેત અંગૂઠાના નખમાં વાગ્યું હોય ને તો એ આખી રાત ઊંઘ ન આવે, આને હેત કહેવાય. નહીતર આપણે એમ સુઈ જઈએ તો અંગૂઠાને છે ને મારે શું લેવા દેવા છે. આ આત્મબુદ્ધિ છે, હેત છે, અણુથી જોડાયેલું છે. સાધુ સંતોમાં હેત, આત્મબુદ્ધિ એ જ સત્સંગ. બસ હવે એ ન હોય તો સત્સંગ નથી. શું વાત કરવી હે, હવે આપણે ફાંફા મારીએ ને જી, સત્સંગ કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, શું કરીએ છીએ? જોજનો ગાવ દૂર હોઈએ છીએ આપણે સંતો ભક્તોથી. હેત વગર બધો સહવાસ કહેવાય. સહવાસ કેવો? ગુણાદિત્યાનંદ સ્વામી કહે આ મંદિર છે તો મંદિરમાં ગૌશાળાય છે, તો ગૌશાળામાં ગાયો છે, બળદ છે, ભેંસો છે, વાછડા છે, બધું છે, તો એ બધા સાધુ ભેળા જ રહ્યા કહેવાય ને. એવી રીતે હેત વગર જે સાધુઓ સાથે રહે છે એ જેમ પશુઓ રહે છે એવી રીતે રહ્યા કહેવાય. હેત હોય તો સત્સંગ છે. આ છાત્રાલય છે આપણે, એમાં 250-300 છોકરા હોય, સહવાસ બધાને છે, પણ હેત તો બે ત્રણ જણાને, બે ત્રણ જણાને એમ જ હોય ને, પોતપોતાનો ફ્રેન્ડ સર્કલમાં. અને એને જેની જેની સાથે હેત હોય એ એકબીજાના કપડાં વાપરે, એકબીજાના પૈસા વાપરે, એકબીજાના પૂછા વગર નાસ્તો કરી જાય, બધું બધું એ હેત હોય તો થાય. કોઈ સાજો માંદો થયો હોય તો એની સેવામાં કહ્યા વગર ખડે પગે રહે, રાત્રે જાગે, દવાખાને જાય, આંટા મારે, ટિફિન આપે, ભોજન આપે, બધું આપે. પોતાના ખિસ્સામાંથી તરત કોઈ બ્લડ ટેસ્ટ હોય એના પેમેન્ટ કરી દે, એ તે કરીને બધું થાય, ફ્રૂટ્સ લઈ આવી દે, બધું કરે. હેત ન હોય તો ન થાય. એટલે વળી ગુણાતીતાનંદ સ્વામીને યાદ કરવા પડે. સ્વામી કહે જો સાધુમાં હેત હોય તો ત્રણ વસ્તુ હોય જ, હેત હોય તો દર્શન, શ્રવણ અને સેવા. જેનામાં હેત હોય એના દર્શન વગર રહી ન શકે. જેનામાં હેત હોય એની વાતો સાંભળ્યા વગર, એના મુખેથી વાણી સાંભળ્યા વગર રહી શકાય નહીં. જેમાં હેત હોય એની સેવા કર્યા વગર રહી શકાય નહીં. આ ત્રણ વસ્તુ જો હોય તો સમજવાનું કે આપણને સંતોમાં હેત છે. આ તમારે ગ્રહસ્થ હોય એમાં તમારે તો દીકરા હારે હેત હોય, પણ સૌથી વધારે તમે દુનિયામાં જુઓ દીકરાના દીકરા હારે દાદાને જે હેત હોય ગજબ. મૂડી કરતા વ્યાજ જેમ બહુ વાલું, એમ દીકરાના દીકરાને તમે જુઓ એ દાદા છે, બસ એને ટીન્યો જોઈએ જ. કાંઈ હોય એટલે કે ટીન્યા ઓ ટીન્યા, આખો દિવસ એ ટીનિયાને ટમ ટમ ટમ ટમ ટમ ટમ ટમ ટમ જોયા જ કરે, ધરાય જ નહીં દાદા જોતો, ભાન ભૂલી જાય તમારે. એ ટીનિયો ખભા ઉપર ચડે ને મૂછો તાણે, નાક તાણે, કાન તાણે, પેટમાં પાટુડી મારે, પાઘડી ઉડાડી નાખે, ટોપી ઉડાડી નાખે, તોય ટીનિયો ટીનિયો ને પાછો આખો દિવસ, અને રોજ આમ જ ચાલે. ટીનિયાને જોયા વગર એને દિવસ જાય છે, હે? આને હેત કહેવાય. આપણે તો સાધુ સંતો સામા મળ્યા તો ભલે ને જય સ્વામિનારાયણ, ક્યાં જોવાનું દર્શન નહીં કે એવી તાલાવેલી હોય તો હેત નથી. અને ટીનિયો બોલ્યા જ રાખતો હોય તો એ દાદા બસ સાંભળે જ રાખે, છોકરું તો થાકે નહીં બોલ્યા, પપ્પા આ શું છે, પપ્પા આ શું છે, એકની એક વસ્તુ 10 વાર પૂછે. અને દાદા કાલા કાઢતો હોય સાહેબ એની વાતો તમે જો સાંભળો ને, હમણાં તો નથી એક બાપા દેખાતા, એને દીકરાને દીકરાને લઈને આવે ઘણી વાર, અરે પણ તમે જોવો એ ઓલો હાલી શકે નહીં, પણ એવો દોડે એની પાછળ. કોકનો વળી રૂડો ટીન્યો હોય, નહીતર તો જોયો હોય તો ત્રણ દી તાવ આવે હોય, પણ તોય એને એનું મોઢું જોયા વગર દાદાને ચેન પડે નહીં, એની વાત સાંભળ્યા વગર ચેન પડે નહીં. આને હેત કહેવાય. ભગવાન ભગવાન સંબંધી હેતની જ્યાં જ્યાં શાસ્ત્રોમાં વાત આવી છે ને ત્યાં આવું જ બધું બતાવ્યું છે, લૌકિક દ્રષ્ટાંત હતી. બે ચાર મહિના પહેલા આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થી, તો એનો દિવસે ફોન આવ્યો છે મારા ઉપર મોબાઈલમાં, તો હું નહીં રિસીવ કરી શક્યો. પછી સભા છૂટ્યા પછી મને સમય મળ્યો એટલે પછી મેં એને ફોન કર્યો, તો અંગે જ બતાવ્યો. 9 વાગે, પછી 9:30 કર્યો તોય અંગે જ આવે, 10 વાગે કર્યો તોય અંગે જ આવે, 10:30 ફરી કર્યો તોય અંગે જ આવે, 11 વાગે કર્યો તોય અંગે જ આવે. પછી મેં કીધું આ તો કો એક્સિડન્ટ થતું હોય કે ગમે તેમ, હવે એને એટલે પછી મેં માથાકૂટ મૂકી દીધી. બીજે દિવસે એનો ફોન આવ્યો, મેં કીધું ઇલા તારે મેં તને રાત્રે કેટલા ફોન કર્યા, એ મને ખબર છે તમારે 5 મિસ કોલ થઈ ગયા તા. તો મને કે પણ વાત ચાલતી હોય ને, પણ મેં આટલો બધો લાંબો ફોન, તો કે તમને ખબર નથી ને હમણાં સગાઈ થઈ આપણે. પણ મેં કીધું આટલું બધું લાંબુ, મને કીધું 12:30 પૂરું થયું, 3:30 3:30 કલાક, એ તો રોજ નો અમારો ક્રમ હોય, અને આવું ક્યાં, આવું તો બધા કરે છે કે જેવું એંગેજમેન્ટ સગાઈ થઈ એટલે તરત ગ્રુપ ફોન આવી જ જાય, અને થાકે 3:30 કલાક. મેં કીધું એલા પણ આ તો ફોનની બેટરી એટલી ન ચાલે કે પછી ચાર્જર જોડીએ ને. મેં કીધું આમાં તમને આમાં શું એટલી બધી વાતો હોય, તો કે હવે તો તમને શું બતાવવું. એને મેં કીધું પણ તમે કંટાળો ન આવે, તો કે ના ના કંટાળો શું આવે, સમય ક્યાં જાય ખબર ના પડે. ઓહો, મેં કીધું ભાઈ આટલું બધું હોય તો માથું ચડી જાય, મને કે ઉતરી જાય. પણ મેં કીધું જો ભાઈ હું હવે મારે તને બીજું આમાં કઈ નથી કહેવાનું, પણ ખાસ હકીકત આ છે એમ કે મોબાઈલ છે એ નુકસાન કરે છે, તમે સતત કાનથી આમને સાંભળ્યા રાખો તો કાનમાં. મને કે નુકસાનીમાં શું થાય કાનમાં. મેં કીધું ભાઈ બહેરાશ આવી જાય. મને કે સારું બહેરાશ આવી જાય તો પરિણામ પછી આપણે એનું સાંભળીએ જ નહીં તો સુખી રહેવાય, જેટલું પછી બૈરાનું સાંભળીએ અને સંભળાય એટલા દુઃખી, પછી બેરા હોય એટલે હે હે કરવાનું, જલસા કરવાના. પણ મેં કીધું એટલે આ મગજને પણ નુકસાન કરે. મને કે મગજ હોય તો નુકસાન કરે ને, જેને મગજ હોય એ આવો ધંધો કરતો હશે કોઈ દી, એ તો સમજદાર માણસ કહેવાય, સમજદાર આમાં પડતો હશે, વળ ફિલોસોફી હાંકતો જાય પાછો. જુઓ તમે આ સ્ત્રી પુરુષના હેતનું જ દ્રષ્ટાંત ભગવાનના સંતોના હેતમાં ભાગવત આદિ શાસ્ત્રોમાં આવે, શ્રી વાસુદેવ સ્તોત્રમાં પણ આવે, કામાર્થ તત્સ્કર નટ વ્યસની દ્વિષંત, કામી માણસ જેવી રીતે હેત રાખે છે એમ ભગવાનમાં હેત. તુલસીદાસજી પણ એમ કહે, કામી નારી પિયારી જીમી લોભી પ્રિય જીમી દામ તિમી રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોહિરા. તુલસીદાસજી યાદ કર્યું છે, કામી માણસને જેમ સ્ત્રી વાલી હોય એમ મને રામ પ્રિય લાગે. નારદ સૂત્રમાં પણ એ જ આવે, યથા જાર પુરુષા. પરણેલા પતિ પત્નીની વાત ઓછી આવે, પણ એના દ્રષ્ટાંતો આપે, જાર પુરુષો, વ્યભિચારી પુરુષો, એનું જે અરસપરસ હેત હોય છે સંતો કે એમને એવું ભગવાનમાં હેત થાય. બધું મૂકી દે ને લાજ શરમ આ તે બધું છોડીને ગાંડા તૂર હોય, એમ અમે એમ કે આ બધા લોકની લાજ મર્યાદા શરમ બધું સંકોચ છોડીને અમે ભગવાન અને ભગવાનના ભક્તોમાં પ્રેમ કરીએ, એવો ભગવાન અમને તમને અમે આશીર્વાદ આપો, કૃપા કરો. તો શ્રવણ કેટલું જુઓ, હેત હોય તો દર્શન વગર ના રહી શકે. પેલા જૂના જમાનામાં તો સગાઈ થતી એટલે કોઈ કોઈ ત્યાં મળતા નહીં, પણ હવે તો એ અઠવાડિયે ચક્કર કાઢતા થઈ જ જાય, એટલે દર્શન પણ એવું અને હેત પણ શ્રવણ પણ એવું અને સેવાની તો વાત જ જવા દો, ભલે પછી હપ્તા ભરવા પડે, ભલે પછી વ્યાજ ભરવા પડે. અને અડધી રાતે એમ કે તમે ગરમ ગરમ ભજીયા લઈ આવો તો એ દોડ્યો, એ લઈને પડીકું લઈને હુહ ભર્યો આવે, ઠરી ન જવા જોઈ. કેટલી સેવા, કેવી રાત અને કેવો વરસાદ ને કેવા વીજળીના કડાકા ને કેવી ઠંડી આમ સુસવાટા મારે, એમાં એક જણો રાતે દાબેલી લેવા ગયો બોલવા. દુકાનદારે પછી એને આપી તો ખરી, પણ પૂછ્યું કે તમે પરણેલા છો? તો કે એ વગર કોઈ આવતો છે અત્યારે? કોઈ માં એના દીકરાને અત્યારે મોકલે? દર્શન શ્રવણ અને સેવા હેત હોય ત્યાં થાય જ. અને જો આ ત્રણ વસ્તુ ન હોય, દર્શન વગર દિવસો ચાલ્યા જતા હોય, સહવાસ વગર, સેવા વગર અને શ્રવણ વગર જો દિવસો જતા હોય તો હેત નથી. હા, તો બહુ સાચી વાત છે, એમાં જરાય પેલું નથી. આપણે સમઢિયાળામાં રામભાઈ હતા હરિભક્ત, અઠવાડિયું 15 દિવસ થાય ને પછી સાધુ દેખાય નહીં ને, બીમાર પડી જાય અને આજુબાજુથી સંતોને ગોતવા જ પડે, મળવું જ પડે, ત્યાર પછી એની તબિયત સારી થાય. વળી પાછો અઠવાડિયું 10 થી 15 દિવસ થાય એટલે બીમાર થઈ જાય, કેવું હશે બોલો? તો દર્શન, ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરીથી નીકળીને નવદ્વીપ જતા હતા. વચ્ચે નીલાંચલ પર્વત આવે, એ પર્વત ઉપર ગદાધર પંડિત રહેતા હતા. ગદાધર પંડિતને એવી પ્રતિજ્ઞા હતી કે હવે જીવનમાં બસ આ પર્વત ઉપર જ રહેવાનું, કૃષ્ણનું ભજન કરવાનું, વ્રત તપ અનુષ્ઠાન કરે, ક્યારેય નીચે નહીં ઉતરવાનું, સમાજની વચ્ચે નહીં આવવાનું, બસ એકાંતમાં પર્વત ઉપર આવું અનુષ્ઠાન વ્રત લઈને ગદાધર પંડિત ભજન કરતા હતા. એ વાત ચૈતન્ય મહાપ્રભુજીને ખબર હતી, એટલે થયું કે આપણે જઈએ જ છીએ તો વચ્ચે આ નીલાંચલ પર્વત આવે છે અને ગદાધર પંડિત અહીં વસે છે, અને આવું ભજન કરનારો આ જમાનામાં કોણ મળે? સાધુ સંતોને જો કોઈ ભજન કરતો હોય તો છે જે ગમે, બહુ ગમે, કારણ કે અત્યારે નવરો કોણ છે ભજન કરવા? ભજનમાંથી પાછા પાડવા વાળા ઘણા મળે, હવે તમે રામ રામ કરો એમાં તમને શું વળવાનું છે? પ્રાર્થનામાં બે જોડેલા હાથ કરતા કોઈને મદદ કરવામાં હાથ લંબાવેલો હાથ એ શ્રેષ્ઠ છે, તો કોણ ના પાડે છે? પણ પ્રાર્થના ન કરવી એવું કોને કીધું છે? જરા ગાંધીજીમાંથી શીખો, સેવા માટે જીવન ઘસ્યું પણ પ્રાર્થના કોઈ દિવસ ચૂક્યા નહીં. તમે ભૂલે ચૂકે મંદિરને પગથિયે ક્યાંય ચડતા નથી, એકની એક વસ્તુ હાંકી રાખો છો. આ દેશની આઝાદી મળીને એ વખતે જો પ્રાર્થનાથી શરૂઆત થઈ હોત ને તો હાલત ન થઈ હોત. પણ જવાહરલાલજી તો એકડો કાઢી નાખ્યો પ્રાર્થના બધું વેસ્ટ ઓફ ટાઈમ, આખા દેશને વેસ્ટ બનાવી દીધું. પ્રાર્થના હોય તો સહેજે પોતાની સંસ્કૃતિનો જ ભાન રહ્યા, તો સંસ્કૃતિને ધક્કો લાગે એવા જ સંસદમાં બિલ પસાર થાય છે. નામ નથી દેવા, વિગતો નથી કરવી, તમે વાંચતા હશો કરતા હશો, કહેવાતા બધા ભણેલા ગણેલા ખોપડા જ સડી ગયા છે. કેમ સંસ્કૃતિ બચે, કેમ સંસ્કાર બચે? ભજન કરે છે એટલે ચૈતન્ય મહાપ્રભુ એમને મળવા ગયા સામેથી. કોઈ સંત સામેથી મળવા આવે, ભાગ્ય છે ને. ગદાધર પંડિત જોઈને ખુશ થયા, મળ્યા, બહુ જ્ઞાન ગોષ્ઠી થઈ, હતું એનાથી સ્વાગતા કરી. પછી પ્રભુજી ઊભા થયા, ચૈતન્ય મહાપ્રભુ, હવે હું જઈશ. પણ ચૈતન્ય મહાપ્રભુ સંતો હોય તો એમના વાતોમાં તો બસ એવું થોડું હોય કે તમે કેમ છે ને પછી તમે કેટલા ક્યાં રોક્યા છે ને હવે શું છે ને કેટલું વ્યાજ આવે છે, અમે તમે અમને કેટલું દેશો ને એની કઈ થોડી વાત કરતા હોય, તો કૃષ્ણના મૃતની જ વાત થતી હોય. ગદાધર પંડિત સાંભળતા જાય છે, અરસપરસ વાતો થાય છે, એની વાતોમાં ને વાતોમાં છેક તળેઠીએ ઉતરી ગયા, જેનું પ્રતિજ્ઞા ભંગ થઈ ગયો ગદાધર પંડિતનો. એની પ્રતિજ્ઞા હતી કોઈ દિવસ મારે પર્વતની તળેટીમાં આવવું જ નહીં. અને એ તળેટીમાં આવી ગયા. ચૈતન્ય મહાપ્રભુને ત્યારે ખ્યાલ આવ્યો એટલે એમણે કીધું, હા હા હા હા પંડિતજી, તમારી પ્રતિજ્ઞાનો ભંગ થયો, તમે જલ્દી હવે પાછા આવો, તમે અહીંયા સુધી આવી ગયા, તમારે ન આવવાનું તો વ્રત છે. અને ત્યારે ગદાધર પંડિતે કહ્યું, પ્રભુજી હું તમને એક વાત કહેવા માંગુ છું, બોલો. હું ભગવાનને પ્રાર્થના કરું છું આજે, સજ્જન સંગો મા ભૂત, મને તો નહીં જ પણ કોઈને જીવનમાં ક્યારેય આપ જેવા સત્પુરુષનો સંગ થયો જ નહીં, સંગ જ ન થયો કોઈ સત્પુરુષનો જીવનમાં કોઈને, એવી હું ભગવાનને આજે પ્રાર્થના કરું છું. ચૈતન્ય મહાપ્રભુજી અને સાથે બધા હબક થઈ ગયા, હેપતાઈ ગયા કે આ શું માણસ વાત કરે છે. ભગવાનના ભક્તો તો સત્સંગનો સંગ માંગતા હોય કે હું પ્રાર્થના કરું છું, તમે પણ મારા વતી પ્રાર્થના કરજો કે જીવનમાં મને તો ખરું જ બીજા કોઈને, સજ્જન સંગો મા ભૂત, આપ જેવા સાધુ પુરુષનો સત્પુરુષોનો કોઈ દિવસ સંગ થજો નહીં જીવનમાં, બસ આવી મારી પ્રાર્થના છે. કોઈ કંઈ બોલી નથી શકતું કે આવી પ્રાર્થના તો કોણ કરે. પછી કહ્યું કે કદાચ આ મારી પ્રાર્થના ભગવાન નહીં સાંભળે, તો જીવનમાં જો કોઈ સત્પુરુષનો સંગ થઈ જાય, યદિ સંગો માં અસ્તુ પુનઃ સ્નેહ, જો કોઈ સત્પુરુષનો સંગ થઈ જાય ન થાય એવી પ્રાર્થના કરું, પણ જો થઈ જાય તો ભગવાન અમારી વિનંતી સાંભળે કે એ સાધુ પુરુષમાં અમને હેત ન થાય. એવા ને એવા રહીએ કોરાન પર, ગમે એવો સાધુ મળે હેત ન થાય, ભગવાન અમને બચાવજે સાધુઓના હેતમાંથી. હજી પેલો જે સમાજ સાથે આવ્યો છે એ આમ હબકમાંથી બહાર નીકળ્યા નથી, આ શું કહેવા માંગે છે. કોઈ સત્પુરુષોનો જીવનમાં સંગ ન થજો, અને જો થાય તો એમાં હેત ન થજો, માં અસ્તુ પુનઃ સ્નેહ, પણ નહીં ભગવાન મારી પ્રાર્થના સાંભળે તો સ્નેહો, યદિ જો સ્નેહ થઈ જાય તો ભગવાનને પ્રાર્થના કરજો, માં વિરહો પછી ક્યારે વિયોગ ન થજો જો મારી ભગવાન પ્રાર્થના સાંભળે. એક તો આપ જેવા સત્પુરુષનો સંગ ક્યારે જીવનમાં થાય જ નહીં, અને જો થાય તો હેત ન થાય, અને જો સ્નેહો યદિ જો હેત થઈ ગયું તો પ્રભુજી ભગવાનને પ્રાર્થના કરજો કે ક્યારે વિયોગ ન થાય. અને ચોથી વાત બોલ્યા કે યદિ વિરહો, ને જો વિયોગ થાય તો માં અસ્તુ જીવિતસ્ય આશઃ, તો શરીરમાંથી પ્રાણ એ જ ક્ષણે ઉડી જાય એવી હું પ્રાર્થના કરું. આ એટલું કહેતા કહેતા ચોધાર આંસુએ રડતા રડતા ચૈતન્ય મહાપ્રભુના પગ પકડીને ચોધાર આંસુએ ગદાધર રડવા માંડ્યા. એક નાનું બાળક આક્રંદ કરે એમ રડવા માંડ્યા. ચૈતન્ય મહાપ્રભુ કે તમારી પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા મારી જાય ચૂલામાં, પ્રભુજી મારો તો તમે જ નીલાચલ છો, મારું જ તમે તીર્થ છો, તમે જ મારું શ્રેય છો, તમે જ મારી પરમ પ્રતિજ્ઞા છો. મેં પ્રાર્થના કરી એ આપે સાંભળી પ્રભુજી? ચૈતન્ય મહાપ્રભુ સમજી ગયા, જે આટલો હોય ને એ વિયોગ થતા પ્રાણ મૂકી દેશે, એટલે ફરી કહ્યું, પ્રાર્થના સાંભળી ને તમે, જે આટલી ક્ષણોમાં આટલો હેત જોડાઈ ગયો એ માણસ દેહ રાખતો હશે? અને ચૈતન્ય મહાપ્રભુની નજરમાંથી જાય હેત આને કર્યું કહેવાય, લોહ ચુંબક આમ બાળ્યું નથી, ચોંટ્યું નથી, એને હેત આ દેહ નહીં રાખે. બે ક્ષણ માટે આમ ચૈતન્ય મહાપ્રભુજી સ્તબ્ધ થઈ ગયા, હવે કરવું શું, વિયોગ આપવો જ પડશે. અને જો વિયોગ આપીશ તો આ પ્રાણ મૂકી દેશે. માં જીવિત શ્યા, વિયોગ ન થયો, જો થાય તો એ જ ક્ષણે દેહ પડી જાય, આ મારી પ્રાર્થના છે. સમજી ગયા જેણે પોતાની પ્રખર પ્રતિજ્ઞા તોડી હોય એ આ પ્રતિજ્ઞા પણ પાળી બતાવે. ચૈતન્ય મહાપ્રભુજી દોડીને ગદાધર પંડિતને ભેટી પડ્યા, માથે હાથ મૂક્યો, પંડિતજી તમને વિયોગ ન થાય એવા જ આશીર્વાદ આપો. દળદળ દળદળ આંસુ પડી ગયા. શું કહેવા માંગો છો? બસ હું તમને કૃષ્ણ પ્રેમ અખંડ આપું છું, તમને સતત કૃષ્ણને મારું અહીંયા અસ્તિત્વ, સતતનું તમને પ્રત્યક્ષ અનુભૂતિ તમારી પાસે જ રહેશે, તમને વિયોગ જ નહીં થાય. જ્યાં અહીંથી કૃષ્ણ ક્યાંય ગયો નથી, ક્યાંયથી હું પણ ક્યાંય ગયો નથી, તમારી સાથે અખંડ રહેશું એવી તમને અનુભૂતિ થશે. તમે સુખે ભજન કરો. અને એવી રીતે જ્યાં બથમાં ઘાટલીને ભેટ્યા એ જ ક્ષણે કૃષ્ણનો સાક્ષાત્કાર થઈ ગયો. માં સહર્ષ પછી એમને નીલાંચલ પર ટેકરી ઉપર વિદાય આપી રહ્યા. પણ ક્ષણ ક્ષણ ક્ષણ ક્ષણ બસ કૃષ્ણનો પ્રેમ ચૌદિશ જરત મોતી વર્ષા વર્ષતી રહ્યો એમ ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણના પ્રેમ અખંડ ગદાધર સ્નાન લાવી. બસ આમને કહેવાય દર્શન, આમને કહેવાય સત્સંગ કહેવાય. અને શ્રવણ, શ્રીજી મહારાજે 73મા વચનામૃત પ્રથમમાં કહ્યું, મન દીધું હોય ને ન દીધું હોય એના